અને બીજા બધા બુદ્ધિમાં છે, આ હાર્ટમાં હતા. બરાબર. રમણ મહર્ષિ ને રામકૃષ્ણ પરમહંસ બુદ્ધિ વાળા કે મોક્ષ ના પડે. હાર્સી લઈ હોય બરાબર, સારું હાર્સી લઈ કામ કહેવાય. દાદા ની જેમ બહાર કેમ નહી પડ્યા, વધારે ગુપ્ત કેમ રહ્યા? અક્રમ માર્ગ હતો, ક્રમિક માર્ગ હતો, એટલે એમાં થાય નઈ, બીજા ને કશું લાભ ના થાય. બાબો બરાબર, ચિંતા કોઈ નહીં. એમની પોતાની ચિંતા, બહાર ની ચિંતા હતી, અંદર ની ચિંતા નથી. અંદર આનંદ હતો, બહાર ચિંતા તેવું લખતા. અને આ આક્રમ માર્ગ છે, અંદર બહાર બધી ચિંતા થઈ, માર્ગ જુદો છે. આ નવીન માર્ગ છે, 10 લાખ વચ્ચે નીકળે, ચાર કોક ભર્યા કામ થઈ જાય, તેમાં નંબર લાગે તે ખરો. સારો નંબર લાગે ને, સારો નંબર લાગે નહી તો બહુ વાંકી. તારો નંબર લાગી ગયો. પેલો એવો હતો ને, એક સાધુ પુરુષ, એક સાધુ પુરુષ સાધુ થી પાણી માં પગતો ના મુકાય ને, તે નદી આખી ઓળંગ, એટલે નદી માં પગ તળી ને પણ રાજચંદ્ર પાસે જ્ઞાન લેવા ગયા હતા, એ વાત સાચી? એક સાધુ પુરુષ પાણી માં પગ મૂક્યા વગર, ના પાણી માં તળી ને એ લોકો થી પગ ના મુકાય. કે છે કે સાધુ થી પાણી માં પગ ના મુકાય, છતાં પાણી માં તરી ને નદી ઓળંગી ને એક સાધુ શ્રીમદ પાસે જ્ઞાન લેવા ગયા હતા, એ વાત સાચી છે? સાધુ નામ કેતો પાપ જ લાગે છે, શું કેતો પાપ લાગે. સાધુ કઈ છે? સાધુ નથી ને, આ કોને માટે વાત છે? સાધુ થયેલા માટે વાત છે. આ તો આ સાધુ નામ કેતો એ સાધુ ક્યાં થયેલા છે? અત્યારે જે સાધુ હતું ને, સાધુ જ થઈ રહ્યું છે. સાધુ તો કોનું નામ કહેવાય કે જેના ક્રોધ માન માયેલો અંધા પડી ગયેલા હોય, કોઈને અસર ના કરતા હોય. અને આ તો આપણે કહીએ, મહારાજ બાપજી તમે બરોબર નથી કહ્યું તો ક્યાં મળે અંદર? એ તો સાધુ જ નથી. અહીંયા પાણીમાં પડે તો છું, ના પડે તો છું, ખબર પડે ને? આ આચાર્ય બાજુ તો પછી આમ ત્યાં મળે છે, બને પછી રીતે. દાદા કાનજી સ્વામી હતા ને, એ બુદ્ધિ માં કેવાય કે જ્ઞાન માં કેવાય? બુદ્ધિ આત્મા ને બુદ્ધિ ઉપર જો કરે, આપડો આ માર્ગ ધારતી વિના ને. હા, અને બુદ્ધિ વાળા અહંકાર વધતો જાય, અને હાર્દિલી વાળા નો અહંકાર ઘટતો જાય. તને લાભ થયો છે પૂરેપૂરો કે? ધીરે ધીરે થાય છે, ધીરે ધીરે લાભ થાય છે. પૂરેપૂરો થયો નથી? ધીરે ના, શું શું થાય છે, શું કાચું રહે છે? મને પેલું રિલેટિવ અને રિયલ વ્યૂ પણ ફર્સ્ટ વાળના એ મને નથી ખબર. રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ વાળી બે પહેલી બે આજ્ઞા મને ખબર નથી. ઓહો, સામાયિક થતું જાય. તરત સમજ પડે ને? તરત સમજ પડી, જોતા આવડશે. આ ભૂપેન્દ્રભાઈ જોઈએ તે આંખે છે, આંખે મામા દેખાય, અને અંદર ની આખી સુધા આત્મા ઇન્ડિયા માં એક કંપની માં ચેરમેન છે. મુંબઈ નો છે? બરોડા માં છે ચેરમેન છે ને? કે અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે પ્રગટ થાય તો આ જે બુદ્ધિ વાળા છે એ લોકો નો મોક્ષ કેદારે થશે? એનો નિયમ આવશે ને, એનો નિયમ આવશે, એની લાઈન એ ક્યુમાં ઉભા છે, કિમા વાળો છે તો એ બસ નો દસ છે. પણ આ તો નવી જ જાતનો નફો એમને જ લિફ્ટમાં બેસી બઉ પુણ્ય સારી હતા. તને કોણ ફરવા ગયું હતું એની મેરે પછી થઈ જશે તૈયાર થાય એ થઈ જશે દાદા. દાદા ની કૃપા હોય તો થઈ જાય બધું. દાદા દાદા તો મોટા ડાક્ટર છે. ભલભલા ની સર્જરી કરી નાખે. સર્જરી કરી નાખે દાદા. જો મને ખબર હોય કે મારી પાસે વધુ પડતી બુદ્ધિ છે તો પછી હું બુદ્ધિ ને નખો નહીં કહેવા દેમ ને. ખબર ના હોય તાર અને કેટલાક તો ખબર હોય તો ઉડતા ખુશ થાય કે મારે વધારે બુદ્ધિ છે. બુદ્ધિ થી વધારે જોઈએ જ કે એવું માને એ તારી બેન ને બધા વધારે બુદ્ધિ જોઈએ જ. બુદ્ધિ ના હોય માણસ શું કામ નથી. અમે કઈ ભાઈ અમારે બુદ્ધિ નહીં તો એવી રીતે એને લાગી પણ એમ નથી ખબર કે બુદ્ધિ હોય તો અહંકાર હોય ને અહંકાર હોય તો પૈસા નહીં રહેતા પેલા મોકલો ન પેલા આવડે. તારા બુદ્ધિ વધારે છે ખરી. દાદા મહાવીર સ્વામી ને આટલા ઉચ્ચ આત્મા જેવા મહાવીર સ્વામી ને પેલા કઠિયારા એ કાનમાં ખીલા ભોક્યા હતા અને પેલા નાક નાક પગ પર કરડ્યો હતો તે એવા મહાવીર સ્વામી એવા કર્મો કર્યા હશે પેલાના જન્મો માં તેમને છેલ્લા અવતાર માં આવું થયું. હા એટલે મોટા માણસ ને મોટો કર્મ હોય એમને છે તે રાજા ના અવતાર માં પોતે ઊંઘ ના આવે તેથી પ્રધાન ને કહેલું કે આ બધા જે રાજેન્દ્ર વાળા છે એ બાર વગાડે ને હું સુઈ જવું ત્યારે વગાડે તો મને ઊંઘ આવતા ફરી વગાડે પછી બંધ કરી દેવાનું. એટલે બધા વાજિંત્ર વાગ્યા કરે ને એમ કરતા કરતા રાખે ઊંઘી જાય. પણ પેલા વાજિંત્ર વાળા તો ટેવ પડી તે ઊંઘી ગયા. રાજા ની ઊંઘી આગળ તો હોય તો એ વગાડી વગાડે જ કર્યા કરે. એ તો આનમાં પડી જાય તાણ. એટલે પછી રાજાજી થોડો જાગ્યા પછી મેં આ લોકો ઓર્ડર કર્યો છે મારા ઊંઘવા માટે વગાડવાના છે. આ તો એના તાન માં પડ્યા છે આ લોકો. એટલે બહુ અકળી ગયા ગુસ્સે થઈ ગયા. રાજા પ્રધાન ને બોલાયો. પ્રધાન રાતે આયા. પ્રધાન કે શું છે આ બધું કે છે આ તો ઉડતા મને જગાડે છે ઉડતા. પ્રધાન એ લોકો ને છે તે ખુબ ઠપકો આપ્યો. રાજાજી કે છે એમને માફ કરવા જેવા નથી કે છે એને સાંભળવાની બહુ. આ પોતાના તાન માં પડ્યા છે માટે કોન એમના બહુ એ થયા છે. તે કોન માં શિશુ રેડો કર ગરમ ગરમ કરી શિશુ રેડો મરી ગયા બિચારા. તેનું આ કોન માં ખીલા પાડે. હવે તું કશું કરી છે એવું નહીં કરું દાદા. હું જે કઈ પણ કરું હવે બીજું બધું અતત્વ છે અને ઇટરનલ ને તત્વ કે છે. શું કે છે ઇટરનલ જે હોય તેને તત્વ કે. અને જે ટેમ્પરરી છે તેને તત્વ ના કહેવાય અતત્વ. એટલે સુધાર્થમાં એ તત્વ છે. અદાની પ્રસાદી ટેબલ તું ક્યાં ગયું એવડું પામવો અને અક્રમ વિજ્ઞાન થી મોક્ષ પામવો એમાં મોક્ષ પામનાર ની પુણ્ય અક્રમ માં બહુ કહેવાય કે નહીં. બહુ જબરદસ્ત કહેવાય કારણ કે કશું કરવાનું નહીં. ના ના લિફ્ટ માં જવું અને દાદા બજાવું કેવું લાગે બરાબર. આ દાદરા ચડાવ્યા ને અત્યારે હા કરી મુકાય ને આપણું વામ કેટલા વાગે નીકળવાનું? ના થયું હોય તે વાંચે. શૈલેષ વાંચે છે ને આપડે જયારે જોયા કરીએ વાંધો નઈ આપડે વાંચું લખેલા છે ની પર દાદા પેલા એમ કેવું દાદા ની વાત આવો પેલા ભી આવો તમે તમારે શું ચાલે છે તમે આ બધું હમ રખલ બોલા પડીએ ને પેલા પૂર્ણ દર્શન સંસાર પડીએ ને પેલા જગત નું કલ્યાણ માં જ મારે પડવાનું, મારું કલ્યાણ થઈ ગયું કે ફાઇલો તો ઘૂંચવાડ્યા વાળી કઈ મારી ફાઇલો ઘૂંચવાડે થયું. પછી લોક કલ્યાણ ની ભાવના જાગી. અરે આનંદ થી એ વિચાર બધા મટી જાય. શું કહે દાદા નો આનંદ પવિત્ર જ હોય શું કરે છતાં નહીં છે દાદા. તમને 76 વર્ષ થયા, તમને ચશ્મા કેમ નહીં આવે ને બધા દાંત કેમ નહીં તમારા પડી ગયા? ખરાબ જોયું હોય તો ચશ્મા આવે ને, સીધું જોયું હોય તો ચાલો ચશ્મા આવે. વાંકા જો ના ચશ્મા દાદા, પણ 76 વર્ષે પણ ચશ્મા નહી પછી આપડે શું હશે? નહી પૂરતા પાછા જેલો ચશ્મા હતા ને કે દોઢ દોઢ ને બબે આમ કરીને કઈ ના કરો. એકલા વધરા જેવો દેખો છું, ચશ્મા કાઢી લો વધરા જેવો દેખાય. હવે એવું કેતો નથી, લોક બધા કરાવે તો અમુક અમુક નજીક ના બધા સેવા કરનાર નથી એનો કાયેલો બધા કરા. ચાર હજાર માં ચાર બારા ચશ્મા વાળા રેપા ચાર ચાર કુદરત નો તમે લાગતા નથી. હજુ 105 ઓછામાં ઓછા શું વાત લોકો તરફ અમારા 76 વર્ષ પછી તમાર મુંબઈ વાળા શું મુંબઈ વાળા તરફ લોકો પૂછવા ગયેલા આપણા દાદા નો યોગ કેટલા વર્ષ નો છે કે આ દિશામાં કોઈ ગયા કોઈ તો એ દિશા ગયા કે 125 કે છે. પછી એક જણ એવી કે છે કે આપડે આ પેલા જ્યોતિષી સારા છે પૂછાઈએ તો પૂછાય તો એ કે 125 ગુરુ પૂર્ણિમા ગુજરાતી હતી તો વડોદરા માં આવીને મારા ગામના હતા ને કે જરા અવરું અવરું બોલે આ લોકો ગામના એટલે ગામમાં એ ગુરુ પૂર્ણિમા દાડે આયા તો આમ દર્શન કરતા નથી ભગવાન પણ આવું લોકો તાર પી બેસે એમ કહીએ તમને મેં પણ ઉપર કહ્યું દાદા મારી ઉંમર આપી દઉં તમને ના તું ના આપી તારી ઉંમર તારી ઉંમર ક્યાં આપે તું આપડે રે અને હું રેવાનું શું કરે મારે ખૂટતું હોય તો મત છે કોઈની પાસે કઈ લેતા જ નથી હા પણ સ્ટોકમાં છે ને છે તો દાદા તમને ખૂટતું નહીં હોય તમે હોય તો શું કે છે તમારી કલમ ત્રણ ને વ્યવસ્થિત પ્રમાણે આ વર્લ્ડ માં કોઈ ચીજ બાકી ના રહે કોઈ ચીજ બાકી ના રહે ભાઈ નથી ભાઈ કાલ કે થાળી આવી એમાં કઈ જરા ખાઈ હોય તો થાળી એ ફાઈલ છે ખાઈ હોય તો એને આગી પછી કરી દે બીજું બધું જમી લેવું શું કરે મખાન કરવાના કે સારી થઈ છે ખાલી મીઠું વધારે પડવું છે એવું કેવાનું ના એવું કદી બોલવાનું જ નહીં ને નહીં બોલવાનું બોલવાનું છે ના સારું છે એવું કરીને જમી લેવાનું કેવું દાદાજી બીજું બધું હોય તે જમવાનું તે કહી રહ્યા રહ્યા જે બનાવનાર ને પોતાને કરી ખાય તો આપણે કે તમે ખારી થી કશું કહ્યું કેમ નહીં અમે કઈ તમે ખાવાના જ છો ને અમારે કેવું પડે તમને પોતાને ખબર પડવાની ના ખબર પડે આપડે કહીએ તો ખરાબ લાગે કારણ કે એ કે છે કોક દાળ ભૂલ થઈ તેને જમતા નથી શું કે આપડે કોઈ દુઃખ થાય એવું કરીએ આપડે અમે તો ઘેર હીરા બાનુ ને અમારું બેનું ડિવિઝન જ જુદું આ ડિવિઝન તમારું આ ડિવિઝન અમારું જે એમનાથી ઘી ધરતું હોય તો એમ કશું બોલીએ કે કારણ કે ડિવિઝન એમના રિઝન અને મારા રિઝન ધંધા હું કઈ કહે ને એકદમ ફલાણ કેમ રૂપિયા લીધા મને ગમે નહીં કોઈ કહે કે મને તો મગજ ખસી જાય તેલા જ્ઞાન નતું તેલા કોન્સ્ટિટ્યુશન નતું ત્યારે હા એટલે પછી આવું ભાગ પાડી દીધું કે તમારા અમારા વાત કરું ને અમે તમારા વાત કરીએ તો દાદા એટલે જ ગ્રોસરી સોંપી દીધી મારી વાઇફ ને ગ્રોસરી લાવવા માટે ડિવિઝન જુદા શાક લે સારું શાક લઉં કે છે તમને ઠીક લાગે છે એવું મારે રોજ બોલવાનું એ પૂછે અમને મારે બોલવાનું દરરોજ પૂછે એ રોજ પૂછે પછી છે તે કોઈ થોડો કાગળ લાવે સૌ બે ત્રણ દાડા પૂછવા ભૂલી ગયો હોય પછી કાગળ લાવ્યો હોય તો કહું કે કેમ કાગળ લાવ્યા તમે કહો છો તમે ફાવે તે લાવજે તમારે પૂછવાનું મર્યાદા બહાર લોકો શું સમજે તમારે પૂછવાનું એ તમારો વિવેક અને અમારે એમ કેવાનું કે તમને જે ઠીક લાગે તે આપડો વિવેક બે લોકો દેખે એવો રાખો હવે ગયડા છે પૈસા જાય તો વાંધો નહીં પણ મતભેદ ના પડવા જોઈએ પાંચ પચાસ ડોલર વધારે થાય પણ મતભેદ નહીં મતભેદ થી રાતે મન ચેન ના પડે ને અને પચાસ ડોલર બધા ગયા ફરી આવી મળશે ના એ મળે હજુ કાચી હતા હજુ તો કરે જયંતિ ઉજાર જાય કરે છે ઉત્સિત નથી લોકો જે આ મારા જયંતિ છે જે આ એમાં મનમાં એમ ભાવ ના થઈ ભાવના પૂરી કરવી પડે ને મારી પાસે વધ્યા છે તે આપી દેવા પછી તો બસ હું કેવા લઉં હું તો બધો કમાયો હતો અને ખોટે બહુ ગયેલી સબ ચલતી ધર્મ ના કેસ મારે એ આપડા સંઘ નો કાયદો સંઘપતિઓ અમદાવાદ ના સંઘપતિ વડોદરા ના સંઘપતિ મુંબઈ ના સંઘપતિ ના સંઘપતિ જુદા બોલો એ તો કાયદો નહીં કાયદા આ બંધન બંધાયો કોઈ કે આમ બેઠો કોઈ તું આમ બેઠો કોઈ આમ આમ પગલાવા કરે કશું નહીં ધર્મ જેમ જેમ અનુકૂળ આવે તેમ બેઠો શું કહે અને પેલે બીજે ગયા ધર્મ ગયા એ પક્ષી લાગે નખો તમારી વાઈ પડે ના દુખે છે દુખે છે ને તીર પક્ષી લાગે પણ ના ધમકી દેવા દે એ તો લોકો કહે છે તમારા દાદા કાયદો બહુ મોટો છે લો તો બધા એમાં આવી જાય કે પરમ વિનય ધર્મ પરમ વિનય નો આ માર્ગ એટલે પરમ વિનય તો ના રખાય તો વિનય માં રહે માણસ ચાર હજાર જેવું થાય માણસ પણ તમને એમ લાગે કોઈ માણસ કે જરા ભૂલવારો નથી દેખાતો અને બધા સુખિયા દેખાય પાછા મળે પછી હા કોઈ ના મળે તો દિવેલ નહી બીજા બાર જુઓ ને બાર નવા દિવેલ લઈને ફરતા થાય પછી પચાસ તો કોઈ દાડો માગે તો આ લઈએ પણ તે તો થાકી જવું પચાસ તો બીજે રોજો જપાય એવી ચીજ નહીં ત્યાં નહી ખાધેલો કયો નહીં મીના કે છે કે એને આપો પ્રસાદ બે ચાર વખત ખાધેલો છે કે વધારે તો ફાયદો નથી થતો તો બુદ્ધિ સીધી થાય ના એટલે આ પ્રસાદ તાકે બધા આપડો સંઘ એટલો એવો છે કે જ્યાં માર ખાઈને માર ખાવાનો શોખ છે ત્યાં દાદા તમે કીધું કે મારી બુદ્ધિ બહુ વાસી છે એટલે જુએ મારે પછી આ દુખે છે એટલે પછી આ બંધ રાખે દાંત દુખી જાય ને એટલે લોકોને આ શોખ વધી જાય પછી પછી ટ્રેડિંગ ફિલ્ટર માં તો ના આવે, પણ ચાકા પહેલો હવે તો કે આપડે ફરગેટ તો દાદા એ હા ઓનું આપતા હોય ને તો આપડે જોઈતું નથી. નથી એવું કે પોતે જાતે ના જાય, અહીંથી એક બોડી નીકળે છે એલ્યુમિનિયમ લાઈટ એકદમ, તેથી ત્યાં જઈને પછી ત્યાંથી જવાબ લઈને પાછું આવે. પ્રશ્ન ઉભો થયો હોય ભાઈ દાદા ભગવાન થ્રુ પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી શ્રીમંદર સ્વામી નમસ્કાર. સારા થઈ ગયેલા ચોખ્ખામાં બહુ સારામાં સંસારથી ખરા ને સંસારી સારું તો આ તો છોકરો છો નાની ઉંમર નો મારી ઉંમર નો ના તમારી મને ચાંસ મોટો યોગ તેજેન્દ્ર પ્રસાદ ની ઉંમર મારી જેટલી 42-43 તેજેન્દ્ર પ્રસાદ ની ના તેજેન્દ્ર પ્રસાદ ની ઓ પ્રમુખ સ્વામી ની ખરી બહાર એમની ખરી એમ ને બાદળ ન છે તે અમાર ભાભી છે તે એ માર્ગ પાર છે 50 વર્ષ આ પ્રમુખ સ્વામી એટલે પછી અમારે ત્યાં આમાં જવું આવવું પડે ને એટલે પછી આપણે એ ભાભીને અમારે ત્યાં અમારે ત્યાં રહે છે મકાન નવું બધેલું છે મેં તમે અહીં રહેજો કહ્યું આવે અમારે ત્યાં રહેવાનું નહીં એટલે ભાદણમાં તમે આપણે અહીં રહેજો આખું મકાન ફરતા ને તમે એટલે અમારે ભાભી ત્યાં રહે છે એટલે પછી મને કે પ્રમુખ સ્વામી મારી પધરાવણી કરે કરાવડાવો અને ઉપર રાખજો કહ્યું મેળે બધે કહે છે સારી રીતે બે ચાર રહ્યા હતા એટલે પછી અમને ક્યાંથી બોલાયા હતા તો અમે ગયા હતા પછી મને તો પેલો એવું લાગે ને કે આ યોગી મારા નસીબ છે એટલે મને તો પેલો એવું જેવું લાગે ને એમાં મળે કઈ મતું તમે તો હજી બાળક જેવા કઈ બધા યોગી મારા નસીબ છે બધા તે તો એમને અને હું તો જ્ઞાની પુરુષ કહેવાય ને એટલે શું કે એમને બહુ અત્યારે કોઈ કોઈ જગ્યાએ બે જગ્યાએ એક બાજુ મને બોલાય એક બાજુ એમને બોલાય જોડે બે ફોન થાય સાથે હા એથી થાય અને હમણાં છે તે એમને મંદિર બંધાયું તો અમારે ભાભીએ છે તે પોતે જાતે રહીને બંધાવડાયું એટલે પૈસા પોતા નહીં લોકોના પૈસા પણ પોતે રહીવટ પોતે કર્યો બાદરમાં સ્ત્રીઓનું મંદિર પેલું મંદિર હતું એટલે પછી બંધાયું તે પછી મને કે અમારું ભાવિ કે કશું તમે કશું કરો તો અમે કહું તો 60,000 રૂપિયા આપી કે તમારે જે કહ્યું એટલે કરજો તે કહું જમાડી તમે જમાડી છે તમારે શું કહ્યું અને અમારા માથમાં આવે તો હું 5,000 આપી પણ અમારા માથમાં આવી ના છે કે 60,000 આપી દે તે હું ગયો હતો આપણે તે યોગી મહારાજ ને એ લોકો વહીવટ કર્યો ને તે યોગી મહારાજ ની ગાડી એમ ગઈ હતી જોડે મારી હતી આ બાજુ કેવાનો અર્થ જ નહીં ને હા ત્યાં આગળ બધે ડિસ્કશન કરીએ તેનો શું અર્થ કે અમારો ઘોડો આવો છે દાદા જ્યોતિષ વિજ્ઞાન સાચું વિજ્ઞાન છે તેમ છતાં આપણે કેમ એમાં ના પડવું જોઈએ જે થવાનું છે એને તમે રોકો જ્યોતિષ વિદ્યા એટલે શું કે અમુક આ ગ્રહો હતા ને તે વખતે આનો જન્મ થયેલો તો પેલા એ ગ્રહો ના માં જેનો જન્મ થયેલો તેનું આ બેનું એટલે એને એનું જે જીવન છે એવું જ આ જીવન હોય શકે એવું બધી રીતે આ ગુણાકાર છે બસ પણ તદ્દન સાચું ના પડે જાણકાર હોય તો થોડું ઘણું સાચું પડે પણ જીવતો છે તો હરી જ્યોતિષ સાચું ના ભાઈ શું કહ્યું આપણું છે ને, ના જાન્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, પેલું કઈ એવું કઈ ભજન હતું ને, કારણ કે રામ રાત્રે સુઈ ગયા ત્યારે એમને એવી ખબર હતી કે સવારે અરે મોટા મોટા લાડુ વાળા બેઠા હતા ને વિશ્વામિત્ર પછી રાતે 12:30 કે 5:30 વાગે વાર માં આપો રાજા રાજા અભિષેક કરાવડાવો, એટલે માં 12:30 ઉઠ્યા બધા આવડાવડા મોટા મોટા પછી વિશ્વામિત્ર ને બધા મુનિઓ બધા યરગંદ રાતે કઈ કઈ એ કઈ નું કઈ કરી નાખ્યું, શું કઈ નાખ્યું, કઈ નું કઈ કઈ કઈ નું કઈ કઈ નાખ્યું, દાડા વાર ફરી આયા નહી દેખાય નહી, ખોટું પડ્યું ને બધું. માણસ નો જીવતો છે તો સુધી કાલે હવે શું કરે, અહંકાર જીવતો છે ને ત્યાં સુધી, બાકી આ લોકો કે બનવાનું છે બનવાનું છે બધું કે છે ને, તે બધા ગપ્પા બધા મારા નકામા, જે બનવાનું છે ફરવાનું નથી કે શું કે. સર આપડે એમને કહીએ તો બંધ રાખે ગાડીએ ચલાવે રસ્તા પર, ચાર ગાડીએ ચલાવે બંધ રાખે, જે બનવાનું છે એ બનવાનું છે, તો એનો અર્થ ઊંધો કરી નાખ્યો છે, તેથી હિન્દુસ્તાન બેઠા ભાર જ નથી, શું હોવું જોઈએ તે તમે કહું, ઉગાડી નાખે ગાડીઓ ચલાવો, સાવધાની પૂર્વક ચલાવો, અને પછી અથડાય તે વ્યવસ્થિત, શું કહ્યું.